મને તો હું પડી ગયો ને ત્યારથી અત્યાર સુધી શું છે કાંઈ એ તો બધું મને દુઃખ જ નહીં થયું. હું હાજો અમો હો એવું જ છે, પડી ગયો ત્યારથી એક મિનિટ મને દુઃખ થયું નથી. તમારા વિચારો તો અમે માની લઈએ, તમારા પોતાના વિચારોથી કોઈ ડખો ડખલ હોતી નથી, જે છે તેના પરિણામ નો કોઈ વિચાર કરતા નથી, પણ વાતાવરણ ના પરિણામો જયારે હોય ત્યારે બિલકુલ અસર થાય ને એમને. વાતાવરણ તો બધું બહુ થાય, તો બધું પોઈઝનસ વાતાવરણ ઉભું થઈ જાય, પણ અમને અસર ના થાય. અમારું તો બિલકુલ તમે તો બધાને હા હા કરો છો ને, વાતાવરણ હા કરીને પરિણામ બધા દાબી દઈએ, પરિણામ ને શાંત કરી દઈએ, પણ અમને અસર ના કરે. આ ડાક્ટરો નહીં બધા ભેગા થાય. તમારી જે હા છે, તમે જે વસ્તુ હા કહો છો એમાં અનુમતિ નથી, જે હોદે ભલે હો એ અર્થમાં છે. અનુમતિ નથી એ તો એને દાડો જ પાડી દેવાનો. આ ડાક્ટરો વીસ આવી બધા આમ કે કામ કરો તેમ કરો કશું વળે નહીં નહીં, સમજ ભાઈ ને. કારણ કે ડાક્ટરો દોષ નથી, ડાક્ટરો મારા હિતના માટે કરે છે, પણ હકીકતમાં શું બનવાનું છે એ મારે લક્ષમાં હોય. એમાં થોડું આગુ પાછું દેખાય એ વાત છે, બાકી એ તો હું ચોખ્ખું જ કહી દઉં. રાતે તમારે ગયા પછી ડાક્ટર આવ્યા હતા, વાંધો અમારે મેળવી આવવો પડે, વાંધો ના ઉઠવો જોઈએ. અહીંથી બહાર ગયો તો વાંધા સહિત ના જવો જોઈએ. જો અહીને થોડો વારે વાંધો ઉઠે પણ બેહાડી દેવો જોઈએ વાંધાને. આવું કશું છે જ નહીં, મને કોઈ દેખાતો નથી. અમારો વેર એક મિત્ર કે એવું તેવું કશું દેખાયું નથી. મને તો બધા મારા પોતાના લાગે છે. આ બધું મારું પોતાનું ખબર નહી. એવા સંજોગ બને અમારે, કોઈ ફરો એવા સંજોગ બને તો એનું ઝેર ઉતારીએ તો અમારી છોડીએ નહીં. એને ઝેર ના ઉતારી દે મને ચૂકી જાય, શું થાય એ આડે રસ્તે ચડી જાય, એને જોખમદારી મારી કહેવાય. સિગ્નલ ની અંદર ની વાત, શું કહ્યું? સિગ્નલ બહાર ની વાત નથી આ, કહેતા નથી. દરેક વસ્તુ ની હા કહો છો, આ જગત જે આને સમજે છે કે અનુમોદન સમજે છે, પણ તમારું અનુમોદન નથી. તમારે કઈ જોવા દો શું છે એમ કરીને હા કહો છો. ના આને ના, એક ભક્ત એ છે તે વાવટા છે, શું છે વાવટા? તમે ના કહેશો એટલે બધો લાલ વાટો ધર્યું પડે છે. હા હા કહેશે એટલે ગાડી એટલે અમે હાથ કહીએ દરેક વાત માં. આખી તમે ચોર છો તો અમે કઈ ગયા, તમે સારા માણસ છો તો તમે ગયા, તમે જ્ઞાની છો તો અમે ગયા. શું ના કર્યું? વાંધો ઉઠાયો લાલ વાટો થઈ જાય. તમે ના કહેતા હતા કોઈ ફેર પેલા લાલ વાટો કોઈ ધરતો હતો? એ અર્થમાં મેં નથી પૂછવા. ના એમ નઈ, લાલ વાટા ધરી તમારી આમાં છે ને એસરસન બી નથી. આમાં છે તો પાછળ અમારી અનુભૂત ના કઈ છે જ નહીં. આમાં તો નામ હા નામાય ના હોય ના આમાંય નથી તમે. એટલે તમારી આનો અર્થ શું થાય છે કે ભાઈ આવો તો શું છે લાવ જોઈએ, એ અર્થમાં તમે હા કહો છો. અમારી આમાં અનુમોદના ના, અનુમોદના ના હોય. જયારે લોકો મોટા ભાગે અનુમોદન સમજી લે અપેક્ષા બરોબર છે એમ કહીએ, શું કહ્યું? અરે એ પાછી એ વાત પેલા પેલા પરથી પેલા તો ના સમજાય. તમારી પેલી વાત ઉપર થી સમજાય, એક વખત બોલ્યા છો પેલા ને સમજાય નહીં. હા પણ અમે તો એના વ્યૂ પોઈન્ટ છે, આમ પહેલેથી નક્કી જ કરેલું હોય કે એના વ્યૂ પોઈન્ટ છે. અમે આ કહીએ છીએ દરેક ને એના વ્યૂ પોઈન્ટ, કારણ કે હું આ ના કહું તમારે સવાર સુધી ઉભું રહેવું પડે. હું ક્યાં બેસું? દાંત ચડી ના હોય, દાંત ચડે એવી હોય નહીં એમ ને? દાંત ચડે જ નહીં, ચડે જ નહીં. હું આટલા પ્રકારે દાંત ચડવા માંગુ પેલું છે તે આપડે આ જણ પાણી નાખવું, જો ના ચડે તો પછી છે તે બીજું ખારો નખાઈ ને વ્યવસ્થા કરવું, પછી ના ચડે તો છેવટે ગટર નું પાણી નાખીને ચડાવવું, જો ચડે તો ઠીક છે, ના ચડે પછી જોઈ દેવાનું. મને વાંધો નથી, ગમે તે દાળથી ગમે તે પાણી ચડાવવાને. આ પરમાત્મા પોતે છે, આખું પોતાનું ભાન જ ભૂલી ગયો છે ને, આ મેર્યું દુઃખ જ ભગવી રહ્યો નિરંતર. અવિરતું દુઃખ છે, કેવું છે? કારણ કે વ્યાકુળતા વ્યાકુળતા એનું નામ જ દુઃખ, આકુળતા વ્યાકુળતા એનું નામ જ દુઃખ. સ્વાભાવિક આજે વિભાવ દશા છે, તમે કહો છો વિભાવ દશા, સ્વભાવ માંથી વિભાવ થયો, તો વિભાવ થયા પછી વિભાવક ઉભો થાય છે, વિભાવક. જો કે વિભાવ એ જ વિભાવક છે, પણ એ સ્વભાવમાં વિભાવ થવાનું પહેલું કારણ શું હશે? વિભાવ આ લોકો જે સમજે છે ને, એવું નથી વિભાવ નો અર્થ. હા, વિભાવ નો અર્થ વિશેષ ભાવ છે. શું છે? હા, વિશેષ ભાવ ઉત્પન્ન, જે પહેલવારો ઉત્પન્ન થયો. દુનિયામાં નિયમ છે એવો કે બે વસ્તુ ભેગી થાય એ જુદી હોય ત્યારે ગુણધર્મ જુદા હોય, અને એ બે ભેગી થાય ત્યારે ગુણધર્મ માં વિશેષ ભાવ ઉત્પન્ન થાય, બે ભેગી થઈ માટે. પણ તમે તો અહીંયા એવું કહો છો કે આ બે ભેગી થઈ નથી ને વિશેષ ભાવ ઉભો થયો છે. ભેગી થયા વગર વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે ને? ભેગી તો થઈ છે ને, વસ્તુ ભેગી થઈ ને પછી આ વિશેષ ભાવ ઉત્પન્ન થયો. મિક્સર સ્વરૂપે ભેગી થઈ છે એમ કહો છો? ભેગું ના હોય ને, કોઈ ભેગું ના થાય તો વિશેષ ભાવ ના થાય. હા હા, તમે એક વખત પેલા એનો દાખલો આપતા હતા, ગ્રહણ નો, ગ્રહણ નો, ગ્રહણ નો દાખલો આપે કે સૂર્ય ચંદ્ર પૃથ્વી આ બધું આવી સ્થિતિમાં આવે ત્યારે ગ્રહણ ઉભું થાય છે, એ રીતે વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે તમે એવું કહેલો. હા, એટલે સંજોગો ભેગા થયા, બે ભેગા થયા ને, એટલે વિશેષ ભાવ ઉત્પન્ન થયા કે રહે નહીં. ભેગા થયા એટલે એકબીજા સાથે આ જે મિશ્રણ થાય છે એમ તમારું કેવું છે? ના, મિશ્રણ નહીં. હા, બે ભેગા થયા માટે વિશેષ ભાવ ઉત્પન્ન થયો. હા, પણ તમે હવે આ જો અહીંયા શબ્દ ની ભાજગડ પડી, ભેગા થયા એનો અર્થ શું જનરલી થાય? કે બે મળી ગયા એમ. તમારી વાત કબૂલ કરીએ છીએ કે બે વસ્તુ ભેગી થાય એટલે વિશેષ ભાવ ઉત્પન્ન થાય, અમે કબૂલ કરીએ. મિક્સર ના થાય તો મિક્સર માં ફિઝિકલ કોન્ટેક્ટ છે, આમાં ફિઝિકલ કોન્ટેક્ટ બી છે. મિક્સર માં તો જરી ભેગું થાય, ભેગું થાય, ભેગો જુદી છે. તો આ લોકો ને જગત ના લોકો ને શીખવાડવામાં આવ્યું. હવે આ પેલા મિક્સર વાળામાં વિશેષ ભાવ જે ઉત્પન્ન થાય છે, બે વસ્તુ ના સાનિધ્ય માંથી, સાનિધ્ય થી એમ મારો ને ભેગા થવા શબ્દ. બે વસ્તુ ના સામીપ્ય ભાવ ને લીધે વિશેષ ભાવ ઉભો થયો છે, ભેગા થવાની વાત જોવા દો. હવે વિશેષ ભાવ ઉત્પન્ન થયો તેના જે ગુણધર્મો જે છે, તે જેના સામીપ્ય ભાવે કરીને વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે તેના ને એના ગુણધર્મો જુદા છે, જુદા જુદા છે. જયારે મિક્સચરમાં શું હોય છે? ગુણધર્મો રિટેન થાય છે, જુદા પડી. હા, તો હવે વિશેષ ભાવ સ્વભાવ ને સમજવાની કોશિશ કરે તે કઈ એનો પત્તો પડે? સી રીતે થાય. હા, સ્વભાવમાં લાવીએ તમને, વિશેષ ભાવ માંથી સ્વભાવમાં લાવીએ. આપણે આ વિશેષ ભાવ સ્વભાવમાં જઈ શકે નથી એવું ખબર પડ્યું, એટલે સ્વભાવ એની મેરેજ હોય ને, વિશેષ ભાવ સ્વભાવમાં જવાની જે માથાકૂટ કરી રહ્યો છે તે સમજણ પડી જાય કે આ તો જવાય જ નહીં, એટલે સ્વભાવ ઉત્પન્ન થયો. સમજણ પડતી નથી તેનું જય સચિદાન, એ સમજણ પડે તો કામ નીકળી જાય ને. પૂતળું માન્યું એટલે શું થયું કે પંચભૂત એટલા જ છે, તે જડ છે, અને હાલવું ચાલવું એ ચેતન છે. શું કે છે? હાલવું ચાલવું સ્થિર થયું બધું ચેતન છે, એવું માને છે. સમજાય છે ને? હા, હવે જયારે પાંચ ધાતુ નું માન્યું છે તેથી આ ભૂલ થયેલી છે ને. હાલતા ચાલતા ને જે ચેતન માન્યું એ બી ભૂલ જ છે ને? હાલતા ચાલતા ને ચેતન માને છે એ જ ભૂલ છે, એ ભૂલ છે, એ જ ભૂલ છે. એ તો આત્માની હાજરી થી હાલત ચાલે છે, ફક્ત આત્માની હાજરી થી. નહી તો આપડે મશીનરી ચલાવીએ છીએ ને, બધી નહીં ચાલતી. અહંકાર થી રાહી, અહંકાર થી ત્યાગ થાય. છેલ્લી હદ સુધી અહંકાર થી ત્યાગ કરી શકે, સંયમ ના કરી શકે. તો આ લોકો તો કે છે સંયમ મારો, સંયમ મારો. એ આ બધું લૌકિક છે, બધી વાત એ બધી લૌકિક છે. આપડે લૌકિક ને ખોટું જ ના કહી શકીએ ને. પણ આ લૌકિક નો તો અર્થ જ બદલાઈ ગયો આપણાથી. પણ આ તો અર્થ જ બદલાઈ ગયો. હા, આ તો અર્થ જ બદલાઈ ગયો આખો. તો સંયમ નો અર્થ જ બદલાઈ ગયો. અર્થ છે એનો જ છે, પણ આ લૌકિક ભાષામાં આવો ચાલે છે. હા, લોક ભાષામાં આને સંયમ કે છે. સંયમ માં અહંકાર ની જરૂર નહીં. હા, અહંકાર હોય તો સંયમ ઉભો ના થાય. આ સાહેબ ને, મહેતા સાહેબ ને અત્યારે કોઈ ગાળ દે એટલે તમારે મહી સંયમ પરિણામ ઉભા થાય. શું થાય? એનું નામ સંયમ પરિણામ કહેવાય. કેવું તમને એના માટે ગા, એના માટે કશું થાય નઈ ને? ખરા વિચારો, મન બગડે નઈ ને એના માટે? અને તમારું મન બગડ્યું નહીં, એનું નામ સંયમ પરિણામ. અહંકારની જરૂર જ નથી, એની મેરે પરિણામ ઉભા થાય. અહંકાર ની જરૂર નથી, ત્યાગ માં અહંકાર કરવો પડે. અહીંયા અહંકાર હોય તો શું થાય? હા, અહંકાર હોય તો શું થાય? કોને આવું કઈ કહેવામાં આવે? અને જો અહંકાર હોય તો શું થાય? અહંકાર હોય તો ત્યાગ ગ્રહણ થાય ને. ત્યાગ કરે કે હારું કરે? ત્યાગ કરે કે ગ્રહણ કરે? હા, પણ મારું કહેવાનું છે કે ત્યાગ કરવું એ અહંકાર હોય તો ત્યાગ. આ બધા સાધુઓ બધા ત્યાગ સંયમ કહેવાય છે, પણ એ ત્યાગીઓ છે. શું છે? લોક ભાષામાં સંયમ કહેવાય. લૌકિક ભાષા, લૌકિક ભાષા અને અલૌકિક ભાષા બંને ભાષા ફેર જ હોય હંમેશા. તો લૌકિક ભાષામાં સંયમ કહેવાય, બધું જ કહેવાય. પણ એ સંયમ નથી, સંયમમાં અહંકાર હોતો જ નથી. શું? સંયમ પરિણામ છે. શું છે? અને ત્યાગમાં કર્તૃત્વ છે. શું છે? ત્યાગ નો કરતા જોશે. એકમાં પ્રકૃતિ એ કરેલી છે, એકમાં જ્ઞાને કરેલી. એથી તમને કહ્યું છે ને બધાને, કશું ત્યાગ નહીં કરવાનો. બધાને કહ્યું છે ને ત્યાગ કરવાનો કોઈ જાતનો નથી. જો ત્યાગ કરશો તો કરતા રહેશો, કરતું તો પરિણામ કરતા રહેવું પડશે. આ તો સંયમ પરિણામ ઉભા થયા. શું થયું તમને લાગે? સંયમ પરિણામ ઉભા થયા એ સંયમિત દેહ, સંયમિત મન અને સંયમિત વાણી, બસ થઈ ગયું, પરમાત્મા થઈ ગયો. એટલે સંયમ પરિણામ ઉભા થાય. કેમ થાય? સંયમ નો અર્થ બદલાઈ ગયો તમને લાગ્યું નઈ? આના પર આખા આજે જૈનોમાં જે સંયમ બતાયો કે સંયમ કરો, સંયમ કરો, એ ત્યાગ જ છે ને? કઈ જૈન? હા, એ બધો ત્યાગ જ છે. એમનો પ્રશ્ન એવો છે, પંડિતજી એમ પૂછે છે કે આ જૈન ની જે થિયરી છે એ આ બે ઉપર જ ઉભી છે ને, સંયમ અને ત્યાગ? હા, થિયરી માં વળી સંયમ કઈ આવ્યો? હા, જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ત્યાગ છે. હા, અને અહંકાર સિવાય જે પરિણામો માં થાય છે સંયમ પરિણામ છે. આ જૈન થિયરી માં તો આમ કરો તેમ કરો એવું છે ને, એટલે ત્યાગ જ કહેવાય ને? એ ત્યાગ જ કહેવાય. હા, એમાં સંયમ કે આવ્યો? ત્યાગ જ કહેવાય. તેથી હું કહું છું ને, બધા સાચું આચાર્ય ત્યાગી જ છે. સંયમ ના કહેવાય એ. અને એ શું કહેવાય? અમે સંયમી જ છીએ. એટલે આપડે એવું કહેવાય કે આ જે કરવા જાય છે એ ક્રમમાં સંયમ થઈ શકે છે ને. ક્રમમાં સંયમ કેવી રીતે આવે એ કહો જોઈએ. હવે તમે જે સંયમ નો અર્થ કર્યો એ ક્રમમાં કેવી રીતે આવે? આવે કેવી રીતે આવે બોલો? ના ના, આ વાત છોડશો નહીં. આવે એ એવું છે ને? હા, એમાં સંયમ હોય. ક્રમમાં, ક્રમમાં કરતા પડવાનું કર્તૃત્વ નું સાતત્ય રહે છે ને. એમાં એમાં છે તે જ્યારથી સંકેત થાય એટલે જયારેથી એ પોતાને શબ્દ થી જાણે, શબ્દ થી. શબ્દ થી હું શુદ્ધ આત્મા છું એવું શબ્દ થી જયારે એને એમ ખાતરી થાય કે આ હું છું અને આ હું નહી એમ પ્રતિતિ બેસે, ત્યારથી જેટલો જેટલો સંયમ પરિણામ થાય એટલા એના એકદમ બધા ના થાય, અમુક અમુક અમુક વધતું વધતું પરિણામ વધતું જાય, શું તેમ તેમ ચડતો જાય. અને આમાં આ જ્ઞાન માં બધા થઈ જાય, બધા સંયમ પરિણામ. બધા પણ ક્રમમાં જે સંયમ જે ચડતો જાય એમાં તો કર્તૃત્વ નું સાતત્ય રહે છે ને. એ તો ચોથા ગુંઠાણ માં આવે ત્યાંથી જ, અને ગુંઠાણું તમે કઈ લાવો છો, સંકેત થઈ જાય, સંકેત થાય એટલે. તો દાદા કહું છું કે જ્યાં થિયરી છે જ્ઞાન બાબતે, જ્યાં થિયરી કરી નાખી થિયરી, ત્યાં અહંકાર નું કર્તૃત્વ તો આવે છે જ, અને તે ક્રમ માર્ગ થયો ના. અહંકાર અમુક ભાગમાં 80% અહંકાર અને 20% નિરહંકાર, ક્રમ માર્ગ માં એવું નિરહંકાર નું પદ ઉઘડતું ઉઘડતું ઉઘડતું ઉઘડતું છે, નિરહંકાર થાય છે. સમર્પણ ભાવ રાખે તો સંયમ નહીં. સંયમ તો ક્યારે કરાય? ગુરુ એમ કહ્યું, ભલે ભલે ક્રમિક માર્ગ માં હોય પણ ગુરુ એમ કહ્યું કે તમારે આથી બ્રહ્મચર્ય વ્રત પાળવાનું, અને એ પાળે તો એ સંયમ કહેવાય. શું કહ્યું? કારણ પોતે ત્યાગ કર્યો નથી, આ ગુરુ ની આજ્ઞા થી રહેલો છે. એટલે ગુરુ ને બહુ ફળ મળે ક્રમિક માર્ગ માં. એટલે ક્રમિક માર્ગ આખો ગુરુ માર્ગ છે. કેવો છે? ગુરુ હેડ સુધી. અને ક્રમિક માર્ગ માં જ્ઞાની 80% ના જ્ઞાની હોય તે દિવાળી હોય, ખોટો ના, આપડે ખોટો કેમ કરી કહેવાય? આજે માર્ગું એ થઈ ગયું છે, અંધારું ગોળ થઈ ગયું, એટલે આક્રમ નો ઉદય આવ્યો છે. અને આક્રમ નો ઉદય આવ્યો એટલે ફાઈ ગયા બધા, અહંકાર નિર્મૂળ થઈ ગયો, ખરી બંધગઢ રહી ને. અને ભેગા થયા છે રીતે, અરે તઈ ઠેકાણું નથી. હવે દાદા તમે જે બોલો છો એ ટેપ કરેલું બોલો છો એમ કહો છો? આ ટેપ બોલે છે એવું જે બોલો કહો છો તમે? તમે જે બોલો છો કે આ ટેપ કરેલું છે તે બોલે છે એવું કહો છો, તો આ બધું ટેપ ક્યારે કરેલું? એ શું ખબર પડે ટેપ ક્યારે કરેલું? ટેપ ક્યારે કરેલું શું થયે? આ તમે 15 ઉપર કરી, મહિના ઉપર કરી, આપણને શું ખબર હોય? અત્યારે ટેપ લાગે છે, ખબર પડે છે એ એના જેવી જાય. આ ઓરિજિનલ અને આ કયા ભાવની છે? કયા ભાવની છે? કયા ભાવની? એ તો પાછલા અવતાર ની જ હોય, હંમેશા એક જ અવતાર માં જ હોય છે. એવું કહેવામાં કઈ નુકસાન થાય છે? કોને બધું એમ કે પાછલા અવતાર નું નુકસાન? પાછલા અવતાર નું બધું કોને કે છે કે નુકસાન છે એમાં? શું કહીએ આમાં? 70 વર્ષ નું આયુષ હોય એમાં કેટલું શું કેટલું વર્ણન કરવાનું હોય? તેમાં સાથે 20 વર્ષ સુધી ભણવામાં જાય ને એમાં પાણીવામાં જાય ને એમાં જાય બધા. આમાં શું વર્ણન કરવાનું હોય? બર્યું આ તો અનંત અવતાર નું સર્વૈયું છે. આ જે લાવ્યો છે ને તે અનંત અવતાર નું સર્વૈયું લાવ્યો છું. આ સર્વૈયું કરતો કરતો કરતો કરતો લાવ્યો છું. અને આ કરતા વ્યવસ્થિત કરતા મેં આપ્યું સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. એ મારું અનુભવ પૂર્વક જોયેલું છે આ ઘણા ઘણા ઘણા અવતારો થી. એટલે તમને ભય ના રહે હવે કે આમ થઈ જશે તેમ થઈ જશે? તમને ભય રહેશે કોઈ જતા? કોઈ પ્રકારનો ભય નહીં? ભોગવે છે સંસાર લોકો? ભોગવવો પડે છે ને લોકો? ના પણ ભોગવે છે લોકો સંસાર? ભોગવીએ છીએ તો વાત કરે છે, એમાં કઈ દમ નથી. ભોગવવો પડે છે. એ તો ભોગવવો પડે છે એટલે અમુક અમુક જગ્યાએ એમ કે છે કે ભોગવીએ છીએ. હા એટલે એ તો એ ચાલ્યો પાછો, એની ચેન ચાલુ રહેશે. સંસાર ભોગવવા જેવો છે પાછો, એવું કે તો એની ચેન ચાલુ રહેવાની. હવે આ પ્રશ્ન મારે પૂછવો છે બહુ પહેલેથી, કે આ વિભાવ થયો, વિશેષ પરિણામ ઉભું થયું, તેને એક વસ્તુ આમ ચાલી, તારે એની અંદરથી પહેલો ભાવ કેવી રીતે થયો કે એનું સાતત્ય રહ્યું? ફરી ભોગવવાના ભાવ થી પેલો ભાવ પડ્યો. વિભાવિક પરિણામ ને ફરી પોતે જે ક્રિયા થઈ ગઈ એની પુનરોક્તિ ઈચ્છી કે ફરી આ થાય તો સારું, આ સંસાર ફરી થાય તો સારું, એવી જાતની જે અત્યારે ઈચ્છા જોવામાં આવે છે. કે પહેલી વિશેષ ભાવ માં શું થયો કે હું કઈ છું અને આ બધું ઉજાણું છું, કરું છું, કરું છું, આ વિશેષ ભાવ થયો. બસ બસ શું થયું, જાણું છું અને કરું છું, એ વિશેષ ભાવ ઉત્પન્ન થયો. તેથી આ સંસાર ઉભો થયો. પછી જોઈ જોઈને કરવા મળે, લોક સાદી કરે એટલે સાદી કરે, લોક બધું પછી જગત વ્યવહાર થી બધું ચાલ્યું. બસો કોઈ લખન ના લાડુ છોડે છે? ક્યારે ખરા લખન ના લાડુ? બાકી આત્મા એક કોઈ ચીજ ભોગવી નથી આત્મા યાર, શરીરમાં દેહમાંથી આ સંસારમાં. એ ચીજ મને આવે ને તો સાહેબ આત્માની હાજરી થી ભોગવી છે ને પણ આત્મા એ ભોગવી નથી. દાદા આવા ભોગવનારા જોડે આત્મા જે રહ્યો છે તે કયા ગુણે કરીને રહ્યો? ભોગવતા નથી, આ કોઈ ભોગવતા નથી, ખાલી ઇગોઇઝમ કરે છે કે મેં ભોગવ્યું અને મેં ના ભોગવ્યું. શું કહ્યું? ખાલી ઇગોઇઝમ જ કરે છે. કેટલાક માણસે ના ભોગવ્યું હોય, ના ભોગવ્યું અને આપણને કે ભોગવ્યું મેં, તો એને ના ભોગવ્યું એટલે ભોગવ્યું તો અંદર. તમે સમજી પડે છે? પોતાની સ્વરૂપ વાળી છે. કેવી છે? સ્વરૂપ વાળી, જેનું અસ્તિત્વ છે આ જગત માં કે પોતાની સ્વરૂપ વાળી છે. અને સ્વરૂપ ના હોય તો અસ્તિત્વ હોય નક્કી થઈ ગયું. અસ્તિત્વ તો લાગે છે ને, ભગવાન હશે એવું લાગે છે. હા ભગવાન હશે ખરા, એટલે સ્વરૂપ વાળા છે. સ્વરૂપ વાળા છે ત્યાં પછી લૌકિક લોકો જાણે છે એવું નહીં. સ્વરૂપ લૌકિક બધા કલ્પિત જાણે છે. જે આ મૂર્તિઓ બનાવેલી છે ભગવાન ના જુદા જુદા, કલ્પિત જાણે છે. પણ સાચું સ્વરૂપ છે એ કયું? સાચું સ્વરૂપ કયું? એ તો આપડે રસ્તામાં જતા ના આપી દેવાય, તો અહીં સત્સંગ આવવું પડે. બરાબર, એક બાજુ પૈસા કમાવાનું, એક બાજુ આ કમાવું, બે હાથે બનતું છે. થોડું થોડું અહીં આગળ આવવું પડે અઠવાડિયામાં એકાદ દાડો. એ તો શક્ય નથી ને. હવે આ જે ભગવાન નું સ્વરૂપ છે, અલૌકિક સ્વરૂપ છે, એને મેળવવા માટે, એને જોવા માટે પ્રાર્થના નું મહત્વ ખરું? પ્રાર્થના થી તો બધી સંસારની ચીજો મળે. સંસારની ચીજો મળે, આપણી સંસારની ભૌતિક ચીજો આપણે પ્રાર્થના થી બધી પ્રાર્થના ફળે. પ્રાર્થના પોતે જ ભૌતિક છે વસ્તુ. બરાબર, પ્રાર્થના થી તો આપણે હેલ્પ કરે. આપણે આગળ કહેતી તો ગાડી ઉભી રહે એટલી હેલ્પ થાય આપણને. બરાબર, અને આપણી કઈ વસ્તુ પડી ગઈ હોય તો લઈ જાય. જો તેથી હોકર ખેંચીએ અને તો આગળ આપણે ટેક્સીઓ મળે, ત્યાં જમવાનું મળે, એવું કશું મળે નહીં. ત્યાં તો જે હોકર ખેંચવાનો જે લાભ મળતો હોય એટલો જ લાભ મળે. તેમ પ્રાર્થના કરવાનો જે લાભ મળતો હોય એટલો જ લાભ મળે. એમને ઓળખવા માટે જ્ઞાન જોઈએ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. સ્વરૂપ ના હોય તો ભગવાન કોઈ પ્રાપ્ત જ ના થાય ને. ભગવાન નું સ્વરૂપ કોઈ જોયું હશે ખરું? ભગવાન નું સ્વરૂપ કોઈ જોયું હશે ખરું? જોયું હોય તે જ કે સ્વરૂપ છે એવું, એ તો કોઈ કહી શકે નઈ. બીજો બધું આ તો બધી વાતો છે, કલ્પિત વાતો છે બધી. જગત માં બધી ભગવાન સંબંધી વાતો ચાલે છે, બધી કલ્પિત છે, બધી લૌકિક વાતો છે, એમાં એક સેન્ટ્રે સાચો નથી. એવું કહેવાય છે કે જે મનુષ્યમાં સદગુણો હોય, બધા સારા ગુણો હોય, એ ભગવાન તરીકે પૂજાય. સારા ગુણો બહુ જ નામ હોય છે, અને આપણા એના કરતા ફોરેન વાળાના ગુણો બહુ સારા છે. આ બધા ગુણો બધા ભૌતિક ગુણો છે. કોઈ માણસ બહુ દાનેશ્વરી હોય, બહુ દયાળુ હોય, બહુ ખૂબ જ લોકોને પરત આખો દાડો લોકોના માટે જ પડતો હોય, પણ એ બધા ગુણો વિરાશી છે, અને વિરાશ થતા વાર નહીં લાગે, એ ભગવતી ગુણો નથી. જયારે રાત પીત ને કપ મી કૃપા થઈ જાય, ઘણે પાત થઈ જાય, ત્યારે શું થાય, માણસ શું કરે, ગાળો થઈ જાય, ગાળો થઈ જાય, બસ એ બધા ગુણો જતા રહે, નાશ થઈ જાય. રાત પીત ને કપ કૃપા થઈ ગયો, બધા ગુણો નાશ થઈ જાય. પણ ભગવાન ના ગુણો હોય ને, એ નાશ ના થાય, ક્યારેય નાશ ના થાય. ભગવાન ના ગુણો જાણે તારથી પોતે જ ભગવાન થાય, એ પોતે જ ભગવાન થાય. શું થાય? એ પોતે જ ભગવાન. હા, એના સ્વરૂપ ને જાણે ત્યારથી જ ભગવાન થાય પોતે. સ્વામી વિવેકાનંદ ને ભગવાન કહી શકાય ખરા? સ્વામી વિવેકાનંદ ને ભગવાન કહી શકાય ખરા? ના, એ બધા સંતોમાં ગણાય, સંતમાં ભગવાન નહી, એ બધા સંતમાં, સંત પુરુષો માં ગણાય બધા. ભગવાન તો આ ઇતિહાસમાં અત્યારે જે ચાલે છે એમાં મહાવીર ને ગણી શકાય. મહાવીર 24માં તીર્થંકર. હા, એ 24 તીર્થંકર ભગવાન કહેવાય. બીજું કૃષ્ણ ભગવાન કહેવાય, પણ કૃષ્ણ ભગવાન કેવા, એ બે અવતાર પછી ભગવાન થયા, તેને બદલે આસ્તિક કહેવામાં આવે છે. એટલે બીજા બધા તો સંતો કહેવાય, બધા તો મળે. આધ્યાત્મિકતા અને બુદ્ધિ ને કોઈ સંબંધ ખરો? સમજવા કામ લાગે આપણને, આધ્યાત્મિક સમજવું હોય તો સમજવા માટે આપણને સાધન તરીકે કામ લાગે. બરાબર. બુદ્ધિ હંમેશા સંસારમાં જ ભટકાય ભટકાય કરે. બુદ્ધિ નો સ્વભાવ એવો, સંસારમાં માણસ ભટકાય ભટકાય ભટકાય ભટકાય કરે. બસ સ્થિર થવાનું, સ્થિરતા નો માર્ગ છે. બરાબર. આ સંસાર ને સંસાર ને સ્થિરતા બે વિરોધાભાસ કહેવાય. વિરોધાભાસ, બે સાથે બેસી શકે નહીં. બુદ્ધિ દરેક માણસ ને ઇમોશનલ કરનારી બુદ્ધિ છે. ઇમોશનલ ગાડી, ગાડી ઇમોશનલ મળે છે, ઇમોશનલ થાય, શું થાય, ગબડી પડે. હે? ગબડી પડે ના, આમ આમ કરતી ચાલે કૂદતી કૂદતી. તમે માણસ, અમે માણસ ને શીખી દેજે નહી, ના થાય ને, માણસ ને મરી જાય નહી. માણસ બધા માણસ ઇમોશનલ ભરે થાય છે ને, કેટલી જીવાત કરી જાય. ઇમોશનલ થવાય છે કોઈ દાડો, મોશન મારેવાય છે, ટેડી મોશન. હે? ટેડી મોશન મારેવાય. આપનું જ્ઞાન જે છે એ મોક્ષ મેળવવા માટે જરૂરી છે, અને મોક્ષ એટલે શું? પોતાનો સ્વભાવ. મોક્ષ એટલે પોતાના ગુણધર્મ માં આવી જવું. પોતાને બંધન ગમતું જ નથી. બરાબર. બંધન ગમે છે? નહીં. તારે રહેવું પડે છે ત્યાં બંધન. આખો દાડો બંધન માં જ રહેવાનો. જીવ માત્ર બધા બંધન માં પડ્યા. સાધુ આચાર્ય બધા અમારે જ્યાં જ્ઞાની મુક્ત હોય તો કોક જ હોય વર્લ્ડ માં, એકાદ હોય. બરાબર. જ્ઞાની હોય ને એ મુક્ત હોય, કોઈ ચીજ થી બંધેલા ના હોય. બંધેલા ના હોય એટલે બોજો ના લાગે એમને. બરાબર. ભય ના લાગે, ફિયર કશું કોઈ લાગે નહીં, સ્પર્શ નહીં કશું. અને એ થવાની જરૂર છે. પણ તે જ્ઞાની હોય તો થઈ શકાય. જ્ઞાની હોતા નથી ઘણા વખત, હજાર હજાર વર્ષ સુધી નથી હોતા. કોક વાર હોય ત્યારે થઈ જવાય. સંસાર એટલે બંધન છે. અને આ બધો ફરજિયાત છે. શું છે? જન્મવું પડે તે ફરજિયાત છે, આવવું પડે છે તે ફરજિયાત છે. શું છે? ભણવું પડે તે ફરજિયાત, પાણવું પડે તે ફરજિયાત, રાડવું પડે તે ફરજિયાત, મરવું પડે તે ફરજિયાત. બધું ફરજિયાત છે. સમાજમાં રહેવું હોય તો કરવું પડે બધું. હે? સમાજમાં રહેવું હોય તો બધું કરવું પડે. સમાજ નું નારદ કઈ જાય છે? છટકબારી છે જ નહીં. ફરજિયાત છે ને છટકબારી નથી. છૂટકો જ નહીં કરે. હવે આ કરવો જ, ઓ રડો ગમે એમ કરી પણ કરો જ. ફરજિયાત એટલે એક છોકરાએ છે તે એક બાપે છોકરાને દેવું કરીને ભણાયો હોય, પછી બાપ બુમાં માર માર કરે કે દેવું કરીને મેં ભણાયો છે, કોણ તારો બાપ ભણાવ્યો તને એવું કે. તાર પછી છોકરો તમને કોને ભણાયા તા એવું કે, તાર શું કરીએ? એમાં આપણું શું રહી? ફરજિયાત છે, બોલાય નહીં. શું કહ્યું? આપણે ભણાયો ને છોકરાને ભણાવવું પડે છે. ફરજિયાત ના ભણાવીએ તો લોકો આજુબાજુ ઠપકો આપે ને ગાળો દે ને ગમે તે ભણાય જ થાય. પણ છોકરાથી એવું કહેવાય નહીં ને. હે? છોકરાથી એવું કહેવાય નહીં ને. પણ છોકરાનામાં સંસ્કાર સારા નથી એનો અર્થ એવો થયો ને. ના, છોકરામાં બહુ ક્યાં ક્યાં કરે તારે, બાપ બહુ બોલ બોલ કરે તારે, એની મર્યાદા હોય ને. બહુ બોલ બોલ કરે તારે શું કરે? મર્યાદા તોડે કે ના તોડે? હા તોડે. જયારે આવે તો બાપુ ટેકા ટેકા કરે એટલે પેલો કહી દે તમને કોને ભણાયા. કોઈ કઈ બતાવો નહીં. ફરજિયાત માં કહેવા જેવું શું? કેટલી બી ફરજિયાત માં કઈ કહેવા જેવું હોય? આ બધી વાત ગમે છે? કઈ સાંભળી આવી વાતો? આ વાતો બધી અપૂર્વ કહેવાય. અપૂર્વ એટલે સમજ્યા? પૂર્વે ક્યાં વાંચેલી ના હોય, સાંભળેલી ના હોય, તેવી અપૂર્વ નિર્વિકલ્પ વાતો કહેવાય. આ કેવી નિર્વિકલ્પ? સંસારના સંસારી ધર્મ માટે આ બધા સંતોની પાસે સારું કહેવાય. વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમ હંસ, એ બધા સંસારી બધા ધર્મો કહેવાય. બુદ્ધ ભગવાન સંસારી ધર્મ માં આવેલા, પણ છેલ્લી દશામાં. બરાબર. લાસ્ટ અવસ્થામાં, એટલે બુદ્ધ કહેવાય. વધારે વધારે કોને છે? આપડા રૂમ માં બેઠા છે, બુદ્ધિ કોઈને વધારે છે? ખરી બુદ્ધિ કે જ્ઞાન? બુદ્ધિ કે જ્ઞાન? ના, બુદ્ધિ કોને વધારે છે? એ તો કેવી રીતે કહી શકાય? બુદ્ધિ ઓછી થઈ ગઈ, મારા માટે બુદ્ધિ ખરાબ થઈ ગઈ ભાઈ. બુદ્ધિ જ ના, અમારી ઓછી થઈ જશે ને? ઓછી થશે ને? ઓછી થશે ને? બુદ્ધિ એ પ્રકાશ છે અને જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન એ રિયલ પ્રકાશ છે. જ્ઞાન એ રિયલ પ્રકાશ છે. બુદ્ધિ રિલેટિવ થયું ને? અને બુદ્ધિ એ રિલેટિવ થયું ને? હા, બુદ્ધિ એ ઇનડિરેક્ટ પ્રકાશ છે અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ છે. બરાબર. આત્માનો જો ડિરેક્ટ પ્રકાશ હોય તો જ્ઞાન છે. તમને બુદ્ધિ નહી, સત્પ્રકાશ તમને ડિરેક્ટ મળે. બસ બુદ્ધિ કેમ નથી? એ શેના આધારે છે? કાઢી મેળવી જાય નહી, એ ઇગોઇઝમ ના આધારે છે. તેના આધારે છે ઇગોઇઝમ. કારણ કે ઇગોઇઝમ ના થ્રુ જેટલું લાઈટ આવે છે એટલું જ બુદ્ધિ કહેવાય. સમજ પડે ને? એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય તો પેલી એ બુદ્ધિ ખલાસ થઈ જાય. પહેલો રસ્તો છે કે અઘરો છે? ધીમે ધીમે હોય ને. નોકરી કરવી ને આ બધું મેળવવું બધું એક સાથે શક્ય નથી. અહીં શક્ય થાય એ બુદ્ધિ થી માપશે ને? બુદ્ધિ થી કાઢશે ને? બરાબર. બુદ્ધિ થી એવું લાગશે અત્યારે તો એવું લાગે. એ તો બધું શક્ય જ છે નહી? આપણા શરીર માં દરેક શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડેલી છે. આપણા શરીર માં દરેક શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડેલી છે. એને કેવી રીતે વિકસાવવી? એ તો બધું અમે કરી આપીએ. તમારે તો ફક્ત અમારી પાસે આઈને કહેવાનું કે અમારે આ શક્તિ બધી વ્યક્ત કરી આપો. અવ્યક્ત ભાવે પડેલી કઈ છે? એટલે અમારી પાસે ખુશી હતી, વ્યક્ત કરી આપીએ. તમે વ્યક્ત કરવા જાઓ તો વળે નહીં કશું. આખી જિંદગીમાં એકાદ વ્યક્ત કરો તે પૂરી સેટિસ્ફેક્શન ના આપે. બરાબર. સાધન કેટલી છે ને? તેમની સાચી વાત કરતો જ છે તે આનંદ ઉત્પન્ન થાય. બરાબર. અત્યાર સુધી ચાખ્યો નતો એવું કઈ સાચી વાત નીકળેલી નહીં કોઈ જગ્યાએ. ભૌતિક સુખો મળે આપણને. આ અલૌકિક આનંદ ના ઉત્પન્ન થાય. અને આ અલૌકિક આનંદ કાયમ આખો દર વખત કેવું સરસ લાગે? હલકા ફૂલ થઈ જઈએ. સિનેમા જોવા જવાના, સિનેમા જોવા ના જવા દે ને કશી ઝૂંટી બેસાય ના દે. લુગડા શું લઈ લે બધા? તમને કિંમત ત્યાગ વાળું ગમતું નથી? સુખ નથી લાગતું એનું શું કારણ? આખું જગત નો અભિપ્રાય આ બાજુ છે સુખ નો, અને એમાં એને સુખ નથી લાગતું એનું શું કારણ હશે? જ્ઞાન થયું હશે. હે, થોડું ઘણું જ્ઞાન આપની કૃપાથી એને મળ્યું. ના, એને જાણ્યું કે અનંત સુખ નો માર્ગ જ આ છે. આ તો કલ્પિત સુખ છે. કલ્પિત સુખ છે. ભૌતિક સુખ, ભૌતિક કલ્પિત. આવી પછી જતું રહે. કેવું આવીને જતું રહે? કેરીઓ કેરીઓ લાવ્યો હોય રત્નાગીરી કોઈ પંદર આ કે રસ કાઢો હતા કે ના નહીં નીકળે પંદર નીકળશે તો મનમન મનમાં રહ્યા કે પંદર કેરી રસ કાઢો ને કે આનંદ રહ્યા કરે પછી ખાઈ ગયો જો ના ખાતો હોય તો મનમાં પછી ખાઈ ગયો એટલે શું ચિંતે એમ તો વધારે પડતો ખાઈ ગયો હોય થાય વાયુ પાછી પેટનું બારી થાય વધારે પડતો ખાઈ ગયો શું થાય અને સાચું શું તો વધારે પડતું ગમે એટલું હોય તો અભાવ ના થાય એનો અને આ તો અભાવ થાય તમને દુષ્પાક બહુ ભાવતો હોય વધારે પીવો તો અભાવ થઈ જાય ને જીવવા માટે ખાઈએ છીએ દાદા ખાવા માટે જીવતા નથી આ એક ફરક ખેદાન બધા થઈ જાય તો પાંસડો થાય એવો છે શું નક્કી કરે એનું ફેદાનમાં ઉપાધાર પણ થાય તો જ આ પાછળ થાય એવું એવું નક્કી કરે કેવું સરસ બરોબર ને આગો ભાઈએ છે તે અહંકારીનું અવરું કરવા તે હતા અહંકારીનું ભાઈઓ મનમાં રાહ જોયો કે અત્યારે અહંકાર કરે છે પણ એક દાડો એની દેવડી બે હાજર દિવસે આપણે ખોજ ખોજ કરે દ્વારા તમની મુળા બધો ખોજ ખોજ કરે ખોજી ધ્યાન તોડી પાડે થોડે ચક્કર ભૂસ અહંકાર ગમતો નથી ને ઉડી ગયો તો તે જ હતો ને અહંકાર છે પોતાના દોષો પોતાને દેખાય અહંકાર ઓછો થઈ જાય તારા દોષ બધા દેખાય છે પણ તે પ્રમાદ માં છે પ્રમાદ રહી જાય ઉપયોગ વસ્તુ એને જાગૃત કરવાની જરૂર છે સંસારી ધર્મ હતા એ તો આખો છે તૂટી ગયો એ તો બધા જેવા થઈ ગયા હા સંસારી ધર્મ કેવાય તો અજ્ઞાની એ સંસારી ધર્મ જ પાડે છે આ બધું સંસારી ધર્મ જ છે ને આ જગત ના બધા ધર્મ બધા સંસારી ધર્મ છે રિલેટિવ ધર્મ સંસારી કહેવાય સંસાર ધર્મ એટલે સંસાર ધર્મ સંસાર ધર્મ એટલે શુભ ને શુભ એમને એકલા નહી બધી વાતો જગત એવું માનવ ધર્મ અને માનવ ધર્મ ફેર તો ખરો જ ને સંસારી ધર્મ અને માનવ ધર્મ ઊંચો ને માનવ થી બહુ ઊંચો ધર્મ છે સંસારી ધર્મ કહેવાય દેવ જેવો માણસ તે સંસારી ધર્મ કહેવાય બે પ્રકારના ધર્મ એક સંસારી ધર્મ એક મોક્ષ ધર્મ સંસારી ધર્મ શુભાશુભ શુભ ની ટોચ ઉપર ગયેલો હોય તો સંસારી ધર્મ કેવાય સિરિયલ આવે એટલો આપડો 100% નો વૈભવ હોય, કોઈ 2% નો હોય. દેવ નો દેવ જેવો ધર્મ હોય કોઈ, પછી સંસાર ધર્મ ની ડેફિનેશન શું? ધોરણ પર છે, સુભા શુભ સારું ખોટું, સારું કરવું વગર ખોટું કરવું. માનવ ધર્મ આવ્યો, દેવ ધર્મ આવ્યો, બધા ધર્મ એમાં આવી ગયા. નલાયક નો ધર્મ આવી ગયો, ચોર નો ધર્મ આવી ગયો, બધા સંસાર ધર્મ આવી ગયા.